શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 33મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, દયાનિધિ શ્રી દ્વારિકાધીશ ભગવાન જે સમયે વડતાલ પધાર્યા તે જ સમયે તેમનો સમગ્ર પરિવાર પણ તેમની સાથે આવ્યો. તેમાં દ્વારિકા નગરી વડતાલ પુર રૂપે રહેવા લાગી, ગોમતી ત્યાં રહેલા સરોવર રૂપે રહેવા લાગી, બાકીના બધા જ ભારતવર્ષના પુષ્કર આદિક તીર્થો અહીં આવીને ગોમતીમાં નિવાસ કરીને રહ્યા. ત્યાર પછી લીલા માત્રથી મનુષ્ય શરીરને ધારી રહેલા શ્રીહરિ સર્વસંતો ભક્તોને કહેવા લાગ્યા કે શ્રી દ્વારિકેશ ભગવાન સર્વે તીર્થો તથા પરિવારની સાથે અહીં વડતાલપુરમાં પધાર્યા છે. હે રાજન, પછી ભગવાન શ્રીહરિએ તપ્તમુદ્રાના અંકન ફળને અતિશય વર્ણવીને દ્વારિકાની જેમ જ અહીં વડતાલમાં પણ સર્વે ભક્તજનોને તપ્તમુદ્રાનું અંકન કરાવ્યું. સર્વે ત્યાગી સંતોએ પણ પ્રત્યક્ષ શ્રી દ્વારિકેશના દર્શન કરી તેમની યથાયોગ્ય પૂજા કરીને પોતાના મનોરથો પૂર્ણ કર્યા. સર્વે સંતોએ ગોમતી સરોવરમાં સ્નાન કરી તપ્તમુદ્રાઓ ગ્રહણ કરી અને ભગવાન શ્રીહરિની કૃપાથી પોતાની દ્વારિકાની યાત્રા પૂર્ણ થઈ એમ માનવા લાગ્યા. હે રાજન, વડતાલને વિશે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં રાત્રે સંવત 1881ના ફાગણવદ પડવાને દિવસે અતિશય વિશાળ સભાનું આયોજન થયું. તે સભામાં સમસ્ત નરનારી ભક્તજનો પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠા હતા. તે સભામાં ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા શ્રીહરિ સર્વ ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તજનો, તમો સર્વે તમારા હિતને કરનારું મારું વચન સાંભળો. અહીં વડતાલપુરમાં શ્રી દ્વારિકાધીશ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનનું આગમન થયું છે અને એમના પ્રત્યક્ષ દર્શન થવાથી તમે સર્વેએ એ અનુભવ્યું પણ છે. આ શ્રી દ્વારિકાધીશ ભગવાન જ્યાં નિવાસ કરીને રહે છે તે જ સ્થાનમાં તેમનો પરિવાર પણ રાજાના મંત્રીઓની જેમ નિવાસ કરીને રહે છે તેમ તમે સર્વે ચોક્કસ જાણો. હે ભક્તજનો, આજથી આ વડતાલ નગરી તે દ્વારિકાપુરી જ છે એમ તમે નિશ્ચય જાણો. આ સરોવર છે તે સ્વયં ગોમતીજી છે એમ જાણો. ગયા, પ્રયાગ, સિદ્ધપુર આદિ ભારતવર્ષના જેટલા તીર્થો છે તે સર્વે આ ગોમતી સરોવરમાં નિવાસ કરીને રહ્યા છે. જે મનુષ્યો આ ગોમતીમાં સ્નાન કરશે તે સર્વે સમગ્ર પાપના સમૂહથી મુકાઈ જશે. જે પિતૃ તર્પણ કરશે તેના સર્વે પિતૃઓને અતિશય તૃપ્તિ થશે. અહીં શિખાને છોડીને દાઢી મૂછ સહિત મુંડન કરશે, ઉપવાસ કરશે, શ્રાદ્ધ કરશે, બ્રાહ્મણોને ભોજન કરાવશે, તેમને અતિશય તૃપ્તિ થશે. તેવી જ રીતે સાધુઓને જમાડી તૃપ્ત કરશે, યથાયોગ્ય બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરશે, કાયા મન વાણીથી અહિંસા ધર્મનું પાલન કરશે તે પણ અતિશય તૃપ્ત થશે. અર્થાત મુંડનાદિ સર્વે તીર્થનો વિધિ છે તે જે કોઈ પણ અહીં તીર્થમાં પધારે તેને અવશ્ય પાલન કરવો. હે ભક્તજનો, આ ગોમતી તીર્થમાં મનુષ્યોએ પિંડદાને સહિત શ્રાદ્ધ અવશ્ય કરવું. તે શ્રાદ્ધથી પિતૃઓને શાશ્વત તૃપ્તિ થાય છે. જે મનુષ્યો આ ગોમતી તીર્થમાં ચાતુર્માસ અથવા કાર્તિક માસ અથવા માક્ષર માસ અથવા માઘ માસ અથવા વૈશાખ માસમાં નિયમપૂર્વક પ્રાતઃકાળે સ્નાન કરશે તે સર્વે મનુષ્યો પોતાની ઈચ્છિત ફળને પામશે. આ શ્રી કૃષ્ણ મંદિરમાં જે મનુષ્યો મંત્રોના જપ કરશે, સ્તોત્રોનો પાઠ કરશે, તેઓને તત્કાળ સિદ્ધિ પ્રાપ્ત થશે. જે બ્રાહ્મણો આ મંદિરમાં શ્રીમદ ભાગવતાદિકનું પુરસ્ચરણ કરશે તે પોતાની ઈચ્છિત ભક્તિ અને મુક્તિને પ્રાપ્ત કરશે. જે બ્રાહ્મણ ઉપવાસ કરીને શ્રીમદ ભાગવતનો એક પાઠ કરશે તો તે એક જ પાઠથી પણ ઈચ્છિત ફળને પામશે. હે ભક્તજનો, જે મનુષ્યો આ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક મૂર્તિઓને નૂતન વસ્ત્રો મહાનૈવેદ્યાદિ અર્પણ કરી મહાપૂજા કરાવશે તે મનુષ્યો ગોલોકધામમાં પરમ સુખને પામશે. ધનથી દુર્બળ મનુષ્યો આ મંદિરમાં મૂર્તિઓની લઘુ પૂજા કરાવશે તેને પણ અવિનાશી પુણ્યની પ્રાપ્તિ થશે અને ભગવાનના ધામને પામશે. આ વડતાલ ધામમાં સાધુ બ્રાહ્મણોને પોતાની શક્તિને અનુસાર ભોજન કરાવશે તે ગોલોકમાં પરમ સુખને પ્રાપ્ત કરશે. હે ભક્તજનો, જે આ વડતાલપુરમાં ગોમતી તીર્થમાં સ્નાન કરી તપ્તમુદ્રાઓને ગ્રહણ કરશે તેમને યમનો ભય રહેશે જ નહીં. પાપીને પણ યમ લેવા નહીં આવે. જે મનુષ્યો અહીં આવી પોતાની શક્તિને અનુસારે મેં કહેલો તીર્થવિધિ કરશે તેને દ્વારિકા તીર્થની યાત્રા સંપૂર્ણ થશે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજા, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તે સાંભળી સર્વે ભક્તજનો અતિશય પ્રસન્ન થયા ને શ્રીહરિને પ્રણામ કર્યા. પછી બીજે દિવસે ફાગણવદ બીજની તિથિએ પ્રાતઃકાળથી આરંભી તે સર્વે ભક્તજનો ગોમતી સ્નાન કરી તપ્તમુદ્રા સ્વીકારી સંઘે સંઘ મળી શ્રીહરિના દર્શન કરવા આવવા ને જવા લાગ્યા. આવા પ્રકારની ભક્તિ જોઈ ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. આમ કરતા ભક્તજનોની સાથે તે વડતાલપુરમાં એક માસ સુધી નિવાસ કરીને રહ્યા. પછી રામનવમીનો કૃષ્ણ પૂજા મહોત્સવ ઉજવી સર્વે ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાની આજ્ઞા આપી. શ્રીહરિની આજ્ઞા થતાં દેશ દેશાંતરવાસી સર્વે ભક્તજનો તથા અયોધ્યાવાસી નંદરામાદી પણ શ્રી હરિકૃષ્ણના અતિશય નિર્મળ યશનું ગાન કરતા પોતપોતાના દેશ પ્રત્યે ગયા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં પણ ચૈત્ર સુદ 12ના દિવસે પારણા કરી શ્રી દ્વારિકાધીશ ભગવાનને પ્રણામ કરી પશ્ચિમ દેશના સોમ સુરાદી ભક્તજનોની સાથે ગઢપુર પધાર્યા. આ પ્રમાણે ભક્તજનોની પ્રસન્નતાર્થે ભગવાન શ્રી દ્વારિકાધીશનું સંવત 1881ના ફાગણ સુદ ધાત્રી એકાદશીના દિવસે વડતાલપુરમાં આગમન થયું. હે રાજન, તે દિવસથી આરંભીને વડતાલનું મંગલકારી મહાત્મ્ય દ્વારિકાની જેમ જ પૃથ્વી પર અતિશય વૃદ્ધિને પામ્યું. પરમ પુરુષ પરમાત્મા શ્રીહરિના આ 28મા અધ્યાયથી આરંભીને 33મા અધ્યાય સુધીના ચરિત્રનો જે મનુષ્યો પાઠ કરશે અથવા સાંભળશે તેવો આ લોકમાં સુખ અને યશ પામી દેહને અંતે દેવતાઓને પણ વંદન કરવા યોગ્ય ભગવાન શ્રીહરિના ધામને પામશે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 4th પ્રકરણમાં વડતાલ મહાત્મ્ય પ્રસંગે વડતાલમાં કરવા યોગ્ય વિધિનું નિરૂપણ કર્યું એ નામે 33મો અધ્યાય પૂર્ણ થયો.